શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 48મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, હવે પૂર્વોક્ત અધિકારીના લક્ષણે યુક્ત જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણમાં ઉત્પન્ન થયેલો પુરુષ ગૃહસ્થાશ્રમમાં જ રહીને મહાદીક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તેવા પુરુષની મહાદીક્ષાનો વિધિ તમને હું કહું છું. હે પુત્રો, સામાન્ય દીક્ષાવિધિમાં બતાવેલા ધર્મમાં જે પુરુષ દ્રઢપણે વર્તતો હોય તેવા પુરુષે બંને હાથ જોડી પોતાના આચાર્યના શરણે જવું. તે સમયે ગુરુએ પ્રથમ શરણે આવેલા વિનમ્ર શિષ્યનું મહાદીક્ષા ગ્રહણ કરવામાં અધિકારપણું તપાસીને તેમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવવું. તે પ્રાયશ્ચિત્તમાં ગુરુએ ગૃહસ્થાશ્રમમાં રહેલા તે શિષ્યની પાસે એક ઉપવાસ કરાવવો અને પત્નીના મૃત્યુ પછી અનાશ્રમી થઈ ગયો હોય તેવા પુરુષ પાસે બે ઉપવાસ કરાવવા. શિષ્યે ગુરુની આજ્ઞાનુસાર મહાદીક્ષાનો અધિકાર પ્રાપ્ત કરવા મુંડન કરાવી ઉપવાસ કરવો અને સામાન્ય અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. શ્રી વાસુદેવ ભગવાનની મૂર્તિના સાનિધ્યમાં બેસી દિવસના 9મા મુહૂર્તની પહેલાં જ 2500 અષ્ટાક્ષર મંત્રોના જપ પૂર્ણ કરી લેવા. અને ગુરુએ પણ દીક્ષાના આગલા દિવસે પવિત્ર થઈ કેશવ ભગવાનનું પૂજન કરી મહાદીક્ષામાં આપવાના મંત્રની શુદ્ધિને માટે એ મહાદીક્ષાના મંત્રનો 1000 વાર જપ કરવો, અર્થાત 10 માળા કરવી. પછી ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યે મહાદીક્ષાના વિધિને જાણતા ઉદ્ધવ સંપ્રદાયના બ્રાહ્મણને બોલાવી શિષ્ય દ્વારા વિષ્ણુ ભગવાનની પૂજા કરાવવી. એવી પ્રેપણ દેશકાળને અનુસારે 2 અથવા 1 દિવસમાં શાસ્ત્રાનુસાર સમગ્ર વિધિ પૂર્ણ કરાવવો. ગૃહીય સૂત્રમાં કહેલા વિધિથી નાંદીમુખ શ્રાદ્ધ તથા સ્વસ્તિવાચન કર્મ દીક્ષાના આગલા દિવસે કરવું અથવા તે જ દિવસે કરવું. પ્રથમ મનોહર સર્વતોભદ્ર મંડળની સ્થાપના કરવી, તેના મધ્યે સુવર્ણના અથવા તાંબાના ઉત્તમ કળશની સ્થાપના કરવી, પછી તેમની 8 દિશાના પડખે પોતાની શક્તિ પ્રમાણે તાંબાના કે માટીના શોભાયમાન બીજા 8 કળશોની સ્થાપના કરવી, જળ ભરેલા અને અંદર રત્ન પધરાવેલા તેમજ 5 પલ્લવ મૂકેલા વસ્ત્રે સહિત પૂર્ણ પાત્ર પધરાવેલા તે 9 કળશમાં દેવતાઓની સ્થાપના કરવી. પૂજન કરાવતા બ્રાહ્મણે મધ્યના કળશમાં રાધા અને લક્ષ્મીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરવી. પૂર્વ દિશાના કળશમાં દુર્ગાની સ્થાપના કરવી. દક્ષિણ દિશાના કળશમાં ભુવન ભાસ્કર સૂર્ય નારાયણની સ્થાપના કરવી. પશ્ચિમ દિશાના કળશમાં વિઘ્નવિનાયક ગણપતિજીની સ્થાપના કરવી. ઉત્તર દિશાના કળશમાં શિવજીની, અગ્નિખૂણાના કળશમાં વિશ્વકસેનની તથા નૈઋત્ય ખૂણાના કળશમાં ગરુડજીની સ્થાપના કરવી. પછી વાયુ ખૂણાના કળશમાં હનુમાનજીની અને ઈશાન ખૂણાના કળશમાં શ્રીદામાનું સ્થાપન કરવું. આ પ્રમાણે ક્રમથી વિધિપૂર્વક સ્થાપન કરવું. હે પુત્રો, ત્યાર પછી પૂજન કરાવનારા વિપ્રે વિધિપૂર્વક સ્નાન કરીને આવેલા દીક્ષાર્થી શિષ્ય પાસે સ્વસ્તિવાચન અને વૃદ્ધિશ્રાદ્ધ કરાવીને ભગવાનની પૂજા કરાવવી. બ્રાહ્મણે પંચરાત્ર શાસ્ત્રમાં કહેલ ભૂતશુદ્ધિ, પ્રાણ પ્રતિષ્ઠા તથા માતૃકા ન્યાસ કરાવી શ્રીકૃષ્ણ ભગવાનનું આવાહન કરાવવું કે હે શ્રીકૃષ્ણ ભગવાન, તમને નમસ્કાર. હે શ્રી રાધિકાપતિ, હે ધર્મધુરંધર, હે નરનારાયણ, તમને નમસ્કાર. આ પ્રમાણેના નામમંત્રોથી કે વેદોક્ત અથવા પુરાણોક્ત મંત્રોથી વિધિજ્ઞ બ્રાહ્મણે આવાહન કરાવવા પૂર્વક અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની શિષ્ય પાસે પૂજા કરાવવી. વેદોક્ત મંત્રોના માધ્યમથી ષોડશોપચારથી શ્રી વિષ્ણુ ભગવાનની આ રીતે પૂજા કરાવવી. પછી જમણા ભાગમાં અગ્નિની સ્થાપના કરાવવી, વેદિકામાં સ્થાપન કરેલા અને સંસ્કાર મંત્રોથી શુદ્ધ કરેલા અગ્નિમાં વૈષ્ણવ ચરુને રાંધવો ને પછી પ્રજ્વલિત તે અગ્નિમાં શ્રીહરિનું ધ્યાન કરાવી પૂજા કરાવવી, પછી બ્રાહ્મણે સમીધ, ઘી અને ચરુ આ પ્રત્યેકની 28 આહુતિઓનો શ્રી નારાયણના અષ્ટાક્ષર મંત્રથી હોમ કરાવવો આ કનિષ્ઠ પક્ષ છે, પરંતુ પ્રત્યેક આહુતિ 108ની આપવી તે ઉત્તમ પક્ષ કહેલો છે. હે પુત્રો, વળી તે બ્રાહ્મણે અંગદેવતાઓને પણ એક એક ઘીની આહુતિ અપાવવી, પૂર્ણાહુતિનો હોમ કરાવી, હોમકર્મની સમાપ્તિ કરાવવી, પછી શિષ્યે મહાઆરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી દંડવત પ્રણામ કરવા ને ભગવાન શ્રીકૃષ્ણની અતિશય આદરપૂર્વક પ્રાર્થના કરવી. તે પ્રાર્થના કરતાં બોલવું કે હે શ્રીકૃષ્ણ, મારી વાણી તમારા ગુણાનુવાદનું જ એક ગાન કરે, મારા કાન તમારી કથાનું શ્રવણ કરે, મારા હાથ સદાય તમારી સેવારૂપ ક્રિયા જ કરે, મારું મન સદાય તમારા ચરણકમળનું જ ચિંતવન કરે, મારું મસ્તક તમારા નિવાસના સ્થાનભૂત આ જગતને પ્રણામ કરે, કારણ કે તમે સર્વમાં અંતર્યામીપણે બિરાજો છો, તેથી કોઈનો મારાથી દ્રોહ ન થાય એવી કૃપા કરજો. મારા નેત્રોની વૃત્તિ તમારી મૂર્તિના અને તમારા સત્પુરુષોના દર્શનમાં જ સ્થિર રહે. આ પ્રમાણે સ્તુતિ કરી શિષ્યે બે હાથ જોડી ઊભા થવું ને આગળ કહું એ સ્તોત્રનો પાઠ કરતા એકાગ્ર મનથી આનંદે સહિત ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવી. નવીન મેઘની સમાન શ્યામસુંદર વર્ણવાળા, રત્નજડિત તેમજ ચળકતા કુંડળોથી શોભતા કર્ણવાળા, અગ્રભાગમાં ખોસેલા મયુર પીંછથી શોભતા મુગટવાળા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. પુષ્પના તોરાઓમાંથી પડતા પરાગની ધૂલીથી સુગંધિમાન થયેલ વેણુને બંને કરકમળથી પોતાના અધરોષ્ટ ઉપર ધારણ કરી વગાડતા તેમજ ગજગતિની ચાલે ચાલતા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. વિશુદ્ધ સુવર્ણ સમાન ઉજ્જવલ પીતાંબરને ધારણ કરતા, શસ્ત્ર વિના પણ અસુરોના સમુદાયનો વિનાશ કરતા તેમજ અનેક અસુરોના અસ્ત્રોને વ્યર્થ કરી મૂકતા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. અધર્મ અને કળિયુગથી પીડાતા સાધુ પુરુષોનું પાલન કરતા, સદ્ધર્મના વૈરી અસુર સમુદાયના કાળ સ્વરૂપ કંઠમાં પુષ્પની માળાઓને ધારણ કરતા તેમજ વ્રજરાજ નંદજીના બાળ એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. ગોપીજનોનું પ્રિય કરવા રાસક્રીડાનો પ્રારંભ કરતા, રાશેશ્વરી રાધાને રંજન કરવા રતિભાવનો આવિષ્કાર કરતા તેમજ ખભા ઉપર શોભતા રાસેશ્વરી રાધાના કુમકુમના ચાંદલાના ચિહ્નવાળા પટકાને ધારણ કરતા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. પોતાના ભક્ત ગોપ ગોપીજનો ઉપર અતિશય પ્રીત લાવી વૃંદાવનમાં નિવાસ કરી રહેલા પોતાના આશ્રિત ગોપ ગોપીજનોને આવી પડેલ અનેક આપત્તિઓમાં તેઓનો ઉદ્ધાર કરતા તેમજ તે ગાયો, ગોપો અને ગોપીઓને આનંદ ઉપજાવતા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. સમસ્ત વિશ્વના વૈરી ને મનનું મંથન કરતા, કામદેવના ગર્વને હરતા, સંસારી જીવોને આશ્રય કરવા યોગ્ય બળવાન સ્વરૂપવાળા તેમજ સદાય સત્પુરુષોને સુખ ઉપજાવતા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. રમતની સાથે દિવ્ય ઐશ્વર્યનું પ્રદર્શન કરાવી પોતાના વ્રજવાસી બાલમિત્રોને આનંદ ઉપજાવતા, નંદરાય આદિ ગોવાળોને પોતાના દિવ્ય લોકનું દર્શન કરાવતા અને પોતાના આશ્રયે રહેલા જીવોના શોકનો વિનાશ કરતા એવા શ્રી રાધિકાજીના પતિ શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. હે પુત્રો, આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી બંને ગુરુ શિષ્ય એકાગ્ર ચિત્તવાળા થઈ સુશોભિત દેવપીઠ તથા અગ્નિકુંડના મધ્યસ્થાને બેસવું, તેમાં સ્નાન કરી પવિત્ર થઈ નિત્યવિધિ કર્યા પછીથી પધારેલા ગુરુએ એ સ્થાનમાં દર્ભનું આસન કે મૃગચર્મ કે ઊનના આસન ઉપર બેસવું, શ્વેતવસ્ત્રો ધારણ કરી રહેલા અને ભગવાનની પ્રસાદી ચંદનાદિથી અલંકૃત થયેલા શિષ્યે પણ એવા જ પ્રકારના કોઈ એક આસન ઉપર બેસવું ને સદગુરુને પ્રણામ કરવા, તે સમયે ગુરુએ ધોયેલા બે શ્વેત નવીન વસ્ત્રો શિષ્યને ધારણ કરાવવા, એના કંઠમાં શોભાયમાન તુલસીની બેવડી કંઠી બંધાવવી, તેમજ ગુરુએ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતા બચેલા કેસરયુક્ત સુગંધિમાન ચંદનથી ઉર્ધ્વપુંડ્ર તિલક શિષ્યને ચાર જગ્યાએ કરાવવા, પછી ગુરુએ ચંદનથી શ્રીકૃષ્ણ ભગવાનના આયુધ સ્વરૂપે રહેલા શંખ ચક્ર ગદા અને પદ્મથી શિષ્યના ડાબા જમણા બાહુમાં અંકન કરાવવું, હે પુત્રો. પછી ગુરુએ ઉત્તર દિશા સન્મુખ બેસી પૂર્વાભિમુખે બે હાથ જોડી બેઠેલા શિષ્યના જમણા કાનમાં મંત્રનો ઉપદેશ કરવો, તે પણ ગુરુએ સાવધાનપણે હૃદયમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા કરતા ઋષિ આદિકના સ્મરણ સાથે મહાદીક્ષાનો અષ્ટાક્ષર મંત્ર શિષ્યને પ્રદાન કરવો. મહામંત્રના ઋષિ આદિકનું સ્મરણ આ પ્રમાણે કરવું કે આ અષ્ટાક્ષર મંત્રના ઋષિ નારદજી, છંદ અનુષ્ટુપ અને દેવતા શ્રીકૃષ્ણ છે. એ શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે હું એમનો જપમાં વિનિયોગ કરું છું. સામાન્ય દીક્ષામાં પણ આ વિનિયોગ કરવો. ગુરુએ ત્રણ વખત આ મહામંત્રનો શિષ્યના જમણા કાનમાં ઉપદેશ કરી પૂર્વની માફક બેસવું, ત્યાર પછી જીવન પર્યંત પાલન કરવા યોગ્ય સર્વે ધર્મોનો શિષ્યને ઉપદેશ કરવો. હે પુત્રો, ગુરુએ ઉપદેશ કરતા કહેવું કે હે શિષ્ય, તમારે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવો અને તુલસીની માળા ધારણ કરીને ત્રણ વખત વિષ્ણુની પૂજા કરવી અથવા એકવાર કરવી, સંધ્યાવંદન પૂજા આદિક કર્મ કરતી વખતે ગોપીચંદન નામની શ્વેત માટીથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરવો. એ તિલક દંડના જેવી આકૃતિવાળું, સુશોભિત, મધ્ય અવકાશવાળું ને નાસિકાના મૂળ ભાગથી આરંભીને કેશપર્યંત લલાટમાં તર્જની આંગળીથી કરવું. એ જ રીતે હૃદયમાં તથા બંને બાહુમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. આ ઉદ્ધવ સંપ્રદાયમાં ત્રણ વર્ણના દ્વિજાતિઓને ચાર જગ્યાએ તિલક કરવાનું શાસ્ત્રમાં કહેલું છે. ભગવાનનું પૂજન કર્યા પછી બચેલા પ્રસાદીના ચંદનથી ચાંદલાએ સહિત સુંદર ઉર્ધ્વપુંડ્ર તિલક અરીસામાં જોઈને કરવું, અથવા તિલકની મધ્યે ગોળાકાર ચાંદલો કુમકુમથી કરવો. તે જ રીતે હૃદય અને બંને બાહુમાં પણ ચાંદલાએ સહિત તિલક કરવું. તેમાં શ્રી વાસુદેવનો મંત્ર બોલી તેમનું ધ્યાન કરતા કરતા ભાલમાં, શંકરષણનું ધ્યાન કરતા હૃદયમાં, પ્રદ્યુમ્નનું ધ્યાન કરતા જમણા બાહુમાં અને અનિરુદ્ધનું ધ્યાન કરી ડાબા બાહુમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. હે શિષ્ય, તમારે તુલસીના કાષ્ઠની બેવડી સૂક્ષ્મ કંઠી કંઠમાં નિરંતર યજ્ઞોપવિતની જેમ ધારણ કરવી. નિત્ય ધારણ કરવાનું કારણ કોઈ પણ પવિત્ર અપવિત્ર ક્રિયામાં પણ કંઠી કાઢવી નહીં, અને યજ્ઞોપવિતની જેમ કંઠી વિના પગલું પણ ભરવું નહીં. તમે જ્યારે ભગવાનની પ્રસાદી કરાવી નવી કંઠી કંઠમાં ધારણ કરો ત્યારે આ મંત્ર બોલવો કે હે તુલસીના કાષ્ઠમાંથી તૈયાર કરવામાં આવેલી માળા, હે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય, હું તને કંઠમાં ધારણ કરું છું. હું પણ તારી જેમ શ્રીકૃષ્ણ ભગવાનને વાલો થાવ એમ મારી ઉપર દયા કર. પછી હે શિષ્ય, જે સમયે જે પ્રાપ્ત થયેલા ચંદન પુષ્પાદિક ઉપચારોથી ભગવાનની પૂજા કરવી. કદાચ ક્યારેક પૂજાને યોગ્ય પદાર્થ ન મળે તો નિર્દંભપણે માત્ર મંત્રનો ઉચ્ચાર કરી પૂજા કરવી. હે શિષ્ય, શાલિગ્રામની પૂજા માત્ર બ્રાહ્મણ વર્ણવાળાએ જ કરવી. મહાદીક્ષા પ્રાપ્ત કરી હોય છતાં ક્ષત્રિય અને વૈશ્ય તો શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું જ પૂજન કરવું. હે શિષ્ય, આજે તમને મહામંત્ર આપવામાં આવ્યો છે તે સમગ્ર મનોવાંછિત અર્થને પૂર્ણ કરનારો છે, તેથી ભગવાનની પૂજા કર્યા પછી તમારે યથાશક્તિ તેનો જપ કરવો, અને જપ કર્યા પછી કોઈ આપત્કાળ ન હોય તો દશમસ્કંધના એક અધ્યાયનો પાઠ કરવો, અને આપત્કાળમાં પાઠનો કોઈ નિયમ નથી. ક્યારેક કાલિકા, ભૈરવ, ગ્રહ કે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો પવિત્ર થઈ સ્વસ્થચિત્તે નારાયણ કવચનો જપ કરવો. સાયંકાળે પણ તમારી શક્તિ પ્રમાણે આ મહામંત્રનો જપ કરવો, પરંતુ ભગવાનની કથાવાર્તા આદિકના સંબંધ વિના વ્યર્થકાળ જવા દેવો નહીં. વિષ્ણુ ભગવાનની કથાનું નિરંતર શ્રવણ કરવું, ગુણોનું સંકીર્તન કરવું, ભગવાનનું ધ્યાન, પૂજન, દંડવત પ્રણામ વગેરેમાં પ્રવૃત્ત રહેવું, પરંતુ બીજી ક્રિયામાં ઉદાસી રહેવું. હે શિષ્ય, આપત્કાળ પડ્યા વિના અન્ય સધવા સ્ત્રીઓનો પણ સ્પર્શ ન કરવો. ભગવાનની પ્રસાદી વિનાનું એક પાંદડું પણ જમવું નહીં અને જળ પણ પીવું નહીં. અન્નાદિ જે કાંઈ હોય તેનું પ્રથમ શ્રી વાસુદેવ ભગવાનને નિવેદન કરીને તે અન્નાદિક વડે ઇતર દેવતાઓનું પૂજન કે પિતૃઓનું તર્પણ કરવું. તમારે ચાતુર્માસ, કાર્તિક માસ અને માઘ માસમાં પણ વિશેષ નિયમોનું આચરણ કરવું. ભોજનના પાત્રમાં પ્રત્યક્ષ મીઠું ગ્રહણ કરવું નહીં. મળનો ત્યાગ કર્યો હોય ત્યારે કેડ સુધી સ્નાન કરવું. આપતકાળમાં સ્નાન ન કરે તો તેનો કોઈ બાધ નથી. તેમજ આપતકાળ પડ્યા વિના જળ ન હોય તો મૂત્રનો પણ ત્યાગ ન કરવો. તમારે સર્વકાળે બ્રાહ્મ મુહૂર્તમાં જ નિદ્રાનો સર્વથા ત્યાગ કરી દેવો. રાત્રિનો પહેલો યામ વીતે પછી શયન કરવું. સર્વે દશમી, બારસ અને એકાદશી તિથિઓ કે જન્માષ્ટમી આદિ વ્રતના દિવસોમાં દિવસની નિદ્રાનો ત્યાગ કરી દેવો. દિવસે એકવાર ભોજન કરવું અને રાત્રે એકવાર ભોજન કરવું, પરંતુ દિવસે બે વાર ભોજન કરવું નહીં. તેમ છતાં રોગાદિ આપતકાળમાં કે પરતંત્રતાને લીધે રાત્રે કે દિવસે બે વાર ભોજન લેવાય તેનો દોષ નથી. શ્રાદ્ધનું પ્રેતાન્ન જમવું નહીં, સંસ્કાર નિમિત્તે અપાતું અન્ન જમવું નહીં, પરંતુ સમીપના સંબંધીના ઘેર પ્રેતાન્ન કે સંસ્કારનું અન્ન જમવામાં દોષ નથી. હે શિષ્ય, ધર્મશાસ્ત્રે પ્રતિપાદન કરેલા દાન, તીર્થાટન, સેવા આદિક ઇતર સ્વધર્મોનું પણ પાલન કરવું, ને સર્વકાળે શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી. પોતાના આત્માને ચૈતન્ય સ્વરૂપ અને જાગ્રતાદિ ત્રણે અવસ્થાનો સાક્ષી જાણવો, અને ત્રણ શરીર, નેત્રાદિ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રાણ તેનો પ્રકાશક જાણવો. આ જીવાત્મા ક્યારેય જન્મતો નથી ને મરતો પણ નથી. આત્મા કલ્પની આદિમાં ઉત્પત્તિ પામે અને કલ્પના અંતે ભવિષ્યમાં મરે એવો નથી. એ તો સદાય અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે. તેથી શરીરના હણવે કરીને આત્મા હણાતો નથી. શસ્ત્રો તેને કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજાવી શકતું નથી, પવન તેને સુકાવી શકતો નથી. તેથી આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય કહ્યો છે તે નિત્ય છે. કર્મને અનુસારે સર્વ જગ્યાએ ગતિ કરે છે, સ્થિર, અચળ અને સનાતન છે. અવ્યક્ત, અચિંત્ય અને અવિકારી આ આત્મા કહેલો છે. આ આત્મા બ્રહ્મરૂપ, સત, ચિત્ત ને આનંદરૂપ લક્ષણવાળો જાણવો. હે શિષ્ય, આવા હૃદયકમળમાં રહેલા પોતાના આત્માને વિશે વિશુદ્ધ અક્ષર બ્રહ્મની ભાવના કરી તેમાં નિત્ય પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનું ચિંતવન કરવું. તમારે સર્વદા સંતોની સેવા કરવી તથા તે સંતોએ બતાવેલા બ્રહ્મચર્યાદિ નિયમોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું, અને તમે પણ અંબરીશ રાજાની પેઠે સર્વ પ્રકારે શ્રીકૃષ્ણ ભગવાનના આશ્રિત થયા હોવાને કારણે પૃથ્વી પર આત્મનિવેદી ભક્ત કહેવાશો. ભગવાન શ્રીહરિ કહે છે, હે પુત્રો, આ પ્રમાણે ગુરુ ઉપદેશ કરે તેને શિષ્ય પોતાના મસ્તક પર ધારણ કરે ને પછી વસ્ત્રો, ચંદન, પુષ્પ, ધન આદિથી પોતાની શક્તિ પ્રમાણે ગુરુનું પૂજન કરે. ગાય, પૃથ્વી, સુવર્ણ, આંબાનું વન, અશ્વ, વાડી, ઘર અને અન્ન વસ્ત્રાદિક જે કાંઈ હોય તે ક્લેશ પામ્યા વિના પોતાની શક્તિ પ્રમાણે ગુરુને અર્પણ કરે. પછી દીક્ષા પામેલો શિષ્ય ચંદન પુષ્પાદિકે કરીને તથા અન્ન દક્ષિણાદિક વડે સાધુ તથા બ્રાહ્મણોનું યથાયોગ્ય પૂજન કરી તેમને નમસ્કાર કરે. પછી વિધિને જાણનારા ને દીક્ષાવિધિ કર્મમાં વરેલા બ્રાહ્મણે તે દીક્ષા પામેલા શિષ્યને કહેવું કે, હે મહાભાગ, તમારું કલ્યાણ થાવો. તમે ધન્ય છો, કૃતાર્થ છો. તમે તમારા કુળને પાવન કર્યું છે. આ સદગુરુની કૃપાથી તમારા સર્વે મનોરથો સફળ થશે. તમે પરમ સુખને પામશો. સુખનું મૂળ તો શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન છે. એ વિજ્ઞાન સદગુરુના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તેથી ઇન્દ્રિયોમાં સંયમ કેળવી મુમુક્ષુ શિષ્યે ગુરુનું સેવન કરવું જોઈએ. શિષ્ય ગુરુ થકી પ્રાપ્ત થયેલા ભગવાનના મહાત્મ્યના જ્ઞાને કરીને સ્ત્રી આદિકના સંકલ્પો ટળી જતા કામ ઉપર વિજય મેળવે છે. તેથી વિવેક અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તેણે કરીને ક્રોધ ઉપર વિજય મેળવે છે. ધનમાં 15 અનર્થોનું દર્શન કરવાથી લોભ ઉપર વિજય મેળવે છે. બ્રહ્મની સાથે પોતાના એકાત્મતા રૂપ તત્વનો વારંવાર વિચાર કરવાથી ભય ઉપર વિજય મેળવે છે. આત્મા અનાત્માના વિવેકનો વિચાર કરવાથી શોક અને મોહ ઉપર વિજય મેળવે છે. મહાપુરુષોના સેવનથી દંભ ઉપર વિજય મેળવે છે. ભક્તિયોગમાં અંતરાય કરતા અવરોધો ઉપર મૌનથી વિજય મેળવે છે. કાયા આદિકની ચંચળતા છોડી પરપીડનરૂપ હિંસા ઉપર વિજય મેળવે છે. મનુષ્યાદિ ભૂત પ્રાણી માત્ર થકી આવતા દુઃખોને તેમના ઉપર કૃપાદૃષ્ટિ વરસાવી વિજય મેળવે છે. વૃથા મનની પીડા આદિ દૈવ દુઃખને મનને સમાધિથી આત્મસ્વરૂપમાં સ્થિર કરી છોડી દે છે. પ્રાણાયામ આદિ યોગના બળથી પોતાના દૈહિક દુઃખનો ત્યાગ કરે છે. સાત્વિક આહાર કરી નિદ્રાનો ત્યાગ કરે છે. સત્વગુણની વૃત્તિ કેળવી રજોગુણ અને તમોગુણ ઉપર વિજય મેળવે છે અને આત્મસ્વરૂપમાં ઉપશમ સ્થિતિ પ્રાપ્ત કરવા પૂર્વક તેના સંકલ્પનો ત્યાગ કરી સત્વગુણ ઉપર વિજય મેળવે છે. ઉપરોક્ત સર્વે ગુણો મુમુક્ષુ શિષ્ય ગુરુને વિશે ઈશ્વર બુદ્ધિ રાખી તેની કાયા, મન, વાણીથી સેવા કરે તો સરળતાથી મેળવી શકે છે. જે શિષ્યને જેવી પરમેશ્વર એવા દેવને વિશે સર્વોત્કૃષ્ટ ભક્તિ છે તેવી જ ભક્તિ ગુરુને વિશે થાય છે, ત્યારે ઉદાર મનવાળા તે શિષ્યને વિશે પૂર્વે કહ્યા જે કામાદિક ઉપર વિજયરૂપ ગુણો તે આપોઆપ પ્રકાશે છે, અર્થાત તે શિષ્યમાં ઉત્પન્ન થાય છે. તેથી હે શિષ્ય, તમે પણ ગુરુરૂપ પરમેશ્વરની સર્વોત્તમ ભાવથી ભક્તિ કરો. આ પ્રમાણે પૂજન કરાવનારા વિપ્રે ઉપદેશ કરી સ્થાપિત દેવતાઓનું વિસર્જન કરાવવું. હે પુત્રો, ત્યાર પછી દીક્ષાવિધિ કરાવનારા બ્રાહ્મણને શિષ્યે સમસ્ત ઉપકરણોની સાથે ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણની પ્રતિમા, અન્ન, વસ્ત્ર તેમજ દક્ષિણા અર્પણ કરવી. ગુરુએ અને શિષ્યે દીક્ષા આપવાના દિવસે ઉપવાસ ન કરવો. જો એકાદશી આદિક વ્રતનો દિવસ હોય તો પણ ફલાહારનો આહાર કરવો. જે શિષ્ય ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય કે મહાદીક્ષા આચાર્ય પાસેથી સ્વીકારે તે દિવસ સાધુ અને બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર ભોજન કરાવે. આ પ્રમાણે મહાદીક્ષાને પ્રાપ્ત કરી ગૃહસ્થે પોતાના ગૃહસ્થાશ્રમમાં જ રહીને તીર્થો પ્રત્યે સેવાપરાયણ રહીને એકાંતિક ધર્મોનો અભ્યાસ કરવો, અર્થાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાનો અભ્યાસ કરવો, તીર્થોની સેવાપરાયણ રહેવાનું કહ્યું. તેમાં તીર્થો બે પ્રકારના છે, એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. તેમાં સ્થાવર તીર્થ દ્વારિકા, ગંગા આદિક છે અને સંત પુરુષો જંગમ તીર્થ છે. સ્નાન, દર્શન, પૂજન તેમજ વંદનથી તે સ્થાવર તીર્થોનું સેવન કરવું અને સંતોના મુખથી ભગવાનની કથા સાંભળવી, સંતોના દર્શન કરવા, સંતોને જમાડવા, વસ્ત્રો અર્પણ કરવા, તેમની ચરણચંપી કરવી આદિકથી તે જંગમ તીર્થોનું સેવન કરવું. હે પુત્રો, આ પ્રમાણે મેં ત્રણ વર્ણના ગૃહસ્થો માટે મહાદીક્ષાનો વિધિ કહ્યો. હવે શતશુદ્રના મહાદીક્ષાવિધિમાં જે વિશેષતા છે તે જણાવું છું. અસતશુદ્રને મહાદીક્ષાનો અધિકાર નથી, પરંતુ મહાદીક્ષા લેવા ઈચ્છતા શતશુદ્રને આચાર્યે આગલા દિવસે ઉપવાસ કરાવી શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરાવવું, તેમાં પુરાણોક્ત મંત્રોનો પાઠ કરવો, પરંતુ કદાપી વેદોક્ત મંત્રોનો પાઠ ન કરવો. હોમકર્મમાં શ્રીકૃષ્ણાય નમઃ એવા ષડાક્ષર મંત્રનો પાઠ કરવો. વેદમાં અનધિકારી હોવાથી શુદ્રની દીક્ષાવિધિમાં સ્વાહાકારનું ઉચ્ચારણ ન કરવું. ત્યાર પછી ગુરુએ શતશુદ્ર શિષ્યને ભગવાનના આયુધ, ચક્ર અને શંખની ચંદનની છાપો આપવી ને ડાબા કાનમાં અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો. પછી ગૃહસ્થાશ્રમમાં પાલન કરવા યોગ્ય શાસ્ત્રોક્ત ધર્મનો ઉપદેશ કરવો. હે પુત્રો, આ પ્રમાણે મેં શતશુદ્રોના મહાદીક્ષાનો વિધિ પણ કહ્યો ને હવે તમને જેમનો કોઈ આશ્રમ જ નથી એવા પુરુષો માટે મહાદીક્ષાવિધિ પ્રદાનનો વિધિ કહું છું. હે પુત્રો, જે ગૃહસ્થ પુરુષો આ મહાદીક્ષાનો સ્વીકાર કરી પોતાના ધર્મમાં રહી શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરે તે પુરુષોને ગૃહસ્થ હોવા છતાં પણ ત્યાગાશ્રમમાં રહેલા સાધુ પુરુષો સમાન જાણવા, તે આલોક તથા પરલોકમાં મહાસુખના ભાગીદાર છે એમ જાણવું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ કહેલા દીક્ષાવિધિમાં ગૃહસ્થો માટે મહાદીક્ષા ગ્રહણનો વિધિ કહ્યો એ નામે 48મો અધ્યાય પૂર્ણ થયો.